તમે જ્યાં કરી છેટે હોય તો ખર્ચી પણ આપવું, પૈસા સારું ટાઈમ ના બગાડવું. અહી દેશ માં આવ્યા હોય પછી તો જવા નથી, અહી આવે તો થોડા ડોલર સારું મન બગડે. અને પોતાનો સારો આવે તો 10 રૂપિયા મળવા જાય ને, તો 300 ડોલર ખર્ચી 300 ડોલર ભગવાન ને મળી ને આપડે મૂકી રાખો. શાનું છે અત્યારે? ઓરેન્જ જ્યુસ છે તાજુ દાદાજી, ઓરેન્જ જ્યુસ, મોસંબી નો રસ. ગીતા ને અર્થસૂત્ર માં ફેરશું. હા, ગીતા જુદી વસ્તુ છે ને અર્થસૂત્ર જુદી. ગીતા એ તો મોક્ષ જવાનું બધી રીત બતાવી છે જો. અને આપતા સૂત્ર તો શું તત્વ છે, તત્વ દેખાડ્યું છે. સૂત્ર તત્વ વિજ્ઞાન એ બધું જાણવું પડે ને, એમાં ફેર. એટલે દાદા ગઈકાલે કહેતા હતા કે ગીતાના બે જ અક્ષર સમજવાના છે. કહે છે કે તમે દાદા ગઈકાલે કહેતા હતા ને કે ગીતા માં તો બે જ અક્ષર સમજવા જેવા છે. હું શું છું એ સમજવા જેવું છે, એટલું મેં લખેલું છે. લાડવા કારણ કે સમજે પડે પુસ્તક નું કલ્યાણ ના થઈ જાય. કે છે કે ગીતા તો બહુ મોટી છે. હા, કે છે કે ગીતા તો બહુ મોટી છે. મોટી પણ એ તો શબ્દો ને ખાલી, એ તો શબ્દો ની જાળ, શબ્દો ની જાળ માં મેં મૂકેલી વસ્તુ મૂકી એ જાળ ની અંદર છે. તો લોકો જાય ને મોક્ષ માની બેઠા. એટલે હું આ તો જંજાળ કેવાય, મેં પે પે નીકળે છે ને. કલ્યાણ કરી રહ્યા છો તો મને તમે શ્રી કૃષ્ણ નો જ અવતાર લાગે છે. તો એ વાત, એ ભાવ સાચો છે યા નહીં? અનુક્રમણિકા જુઓ, મંગળમય બધું સમજ પડી ગઈ ને, બધું પૂછજો. હા, શબ્દ સારા હોય છે. કોના છે? કોનું છે? દાદા ફોટા લાવવો જોઈએ ને, તો પેલા જે પેલું કરેલું હોય તેવું રૂપ થાય જાય. પછી લોકો કૃષ્ણ જેવા દેખાય, મહાવીર જેવા દેખાય, એમને શેરી ના સાંઈ બાબા જેવા દેખાય. એટલે જેવું કર્યું મેં કર્યું હોય એવું દેખાય આગળ ને. એટલે પેલા જુદે ના લાગે કે અમારા સાંઈ બાબા જ આયા. કૃષ્ણ વાળા ને કૃષ્ણ લાગે, મહાવીર વાળા મહાવીર લાગે. અત્યારે તો હું એને ચાલો શું કે છે, ભૂલી બેન એમ કે છે કે અત્યારે તો હું માનતી નથી એટલું બધું સાંઈ બાબા ને, તોય કેમ એવું થાય? અત્યારે તો હું બહુ માનતી નથી. ના ના, માતા પણ પેલા આપડે જે એને આરાધના કરી હોય ને તો એ પ્રગટ થાય એવું, ખબર ને. પામી શકે વિરળ પરમહંસ બ્રહ્મન્ડ ભૂમિ વિસ્તૃત નિજ દગ લીલા તિહારી અકળ સકળ જગ શ્રેણી કવીર પ્રણામ ઉપાસ્ય તીર્થજામ આ મહાપદ્મ નિશાન. એટલે આ મહાપદ્મ ના તરીકે કવિએ લખ્યું, મહાપદ્મ પહેલા તીર્થંકર થવાના, અને કૃષ્ણ ભગવાન 10મા 12મા થવાના છે. એટલે આ મહાપદ્મ તરીકે લખ્યું. શું બીજી જગ્યાએ લખ્યું છે? પાછું બીજે ક્યાં લખ્યું છે? હું જે પદ ઉપર છું તે જેવું બુદ્ધિ વગર નું લાયસન્સ કે જેવું તેવું છે. સેન્ટ પણ બુદ્ધિ ને કેવું લાયસન્સ મળે. પછી ગોવિંદેશી વાત કરે જ નહી. હું આપતાવાણી વાંચતો હતો ત્યારે એક વાક્ય મેં વાંચ્યો, તે મને બરાબર સમજ ના પડ્યું. લાવ થોડું પી લેવું એમાંથી, ધીમે ધીમે પીવું. તો ચારે ગતિમાં ફરે હિન્દુસ્તાનના લોકો. તમે કહે છે કે જે પરદેશ ના લોકો છે, જે પરદેશ ના લોકો છે, અહીંના લોકો છે, તમે એમ કહો છો કે 5-15% સિવાય બધા વત્તામાં જ હોય છે. વત્તામાં જ હોય છે એવું લખ્યું છે. 5-15% સિવાય બાકીના બધા છે તે વત્તામાં જ હોય છે. એટલે મનુષ્ય રૂપે થવાના, 10-15% ફેરફાર છે પછી મનુષ્ય જ થવાના. અચ્છા, પરિણ વાળા આમ હિન્દુસ્તાન વાળા છે કોણ? હા સમજો. હવે બઉ ક્રોધ માર માયેલો બધ નથી ને, થોડું થોડું લેડી જોડે ચીરાય ગુસ્સે થાય. તે લેડી કેટલું પૈસા માટે નહી, મતભેદ માટે. બીજી કઈ પણ કે નહીં. એ લોકો દોષ નથી કરતા દાદા? આપણે જેમ તમે કહો છો ને કે આપણે હાંભે ના બધા દોષો જોયે છે, ક્ષણે ક્ષણે દોષ બધા અહીંયા બેઠો હોય ને તો બધા દોષ. એટલે તો એ લોકો એવું નથી કરતા? એ લોકો સંચરતા હોય નઈ, એટલે જાગૃતિ જ નહીં. જાગૃતિ હોય તે જુએ ને. એટલી બુદ્ધિ કાચી? જાગૃતિ જ નહીં, જાગૃત કરી પણ બુદ્ધિ, આઉટર બુદ્ધિ. આઉટર એટલે આ વસ્તુઓમાં બુદ્ધિ એમ, મનુષ્ય બુદ્ધિ નહીં. એ લોકો તન્માયકાર થઈ ગયા છે. આજે બધું બની રહ્યું છે તન્માયકાર. જે જડ વસ્તુઓ છે ને તેની મેં જ તન્માયકાર. અને આપડા તો એમાં એની ઈચ્છા બધ નહીં, એની જરૂર જ નહીં. આપડા તો હું કેવો છું ને એ બધું મોટા બધી હું નથી ભાઈ. 6 કલાક આપડે નિંદામાં જ ફરીએ. રૂપિયા હોય ને એ પગાર આવે કે તરત સ્ટોર માં જાય ને પતા ભાવ ભાવ ની કઈ ભાગ નહી. અને આપડે તો શું બચશે એ જુએ. વધારા તો પછી એ લોકો આજે મીટ ને બધું ખાય છે. એ લોકો ખોટું, એ લોકો એમ સમજે છે કે અમે કઈ ખોટું કરતા નથી, એનાથી એ લોકો ને પાપ ના નડે ને, એને કશું નડે નઈ ને. નડે ને, નડે ના નડે, નડે ને દાદા. એ તો કીધું કે એ લોકો મનુષ્ય ની મજા, કારણ કે એમને પાપ ઘણું ખરું ભાગ્ય આવે નઈ બહુ. મૂળ તો પાપ છે તે વેપારી ને જરાક જાય કાપનારું ને એને. આ તો વિચાર લઈ આવ્યો પછી. ખાધા બધા નું પાપ લાગે. તું ખાતો હતો તેથી પેલે કાચું, તું ખાતો ના હતો બઉ ઓછું પાપ લાગે. અને આવરણ આવે ગાઢ તેમને જોઈએ છે આવરણ. આપણા લોકો ને આવરણ ના આવે એટલા સારું ના કરાવીએ, પાપ ના સારું ના નહીં પડતા આવરણ. મમસાર તો અડાય જ નહીં આપણાથી, ઇન્ડિયા નથી. કોનો કાગળ છે આ તમારો છે? દાદા જે દિવસે જ્ઞાન લીધું હતું તે દિવસથી નિરંતર આપનું અને શ્રીમદ સ્વામી નું જ નિધિધ્યાસન રહેશે, અને તેની સાથે 108 નંબર નો આંકડો પણ હંમેશા તે જ દિવસ થી રહે છે. તો આ એ કેમ પાછળથી મને જાણવા મળ્યું કે માળા એ કરો તેમ 108 માળાના મણકા આવે છે, પરંતુ એ 108 માળાના મણકા હોય છે એ તો મને ખબર જ નહોતી. તો મને લાગે છે કે આ 108 નંબર નું કઈક હશે. બરોબર છે. એ દાદા 108 જ ગણાય ભાઈ ને. લે બરોબર છે, બઉ સારું થાય છે બધું. તમે કશું પૂછતા નથી આજે, નહી તો કેવું કેવું પૂછો જ્યોતિ એટલે શું એમ પૂછો. ભલે જ્યોતિ એટલે શું કહ્યું તું? સમજ અને અનુભવ. સમજ નો અનુભવ બે ભેગું થાય તો જ્યોતિ થાય. તમે લખતા નથી જેને માતા પિતા ના હોય એ આત્મા કહેવાય. બીજું એ શંકર ભગવાન કહો જો દેખાયું. માતા પિતા ના હોય, માતા પિતા વાળા છતાં આત્મા નહી, અવિનાશી ને માતા પિતા ના હોય, વિનાશી ને માતા પિતા હોય. શું પડી સમજો બેન? એટલે હજુ બરાબર નથી પડી. શંકર શંકર ને નહી, શંકર ભગવાન એટલે આત્મા કહેવાય. જો કલ્યાણ સ્વરૂપ એ આત્મા, એ આત્મા ને ના હોય. આત્મા અવિનાશી એને માતા પિતા ના હોય, એને વિનાશી હોય તેને માતા પિતા હોય. ચાલો પછી અમેરિકન સૈન્ય પરદેશના લોકો પાછા મનુષ્યમાં જ આવવાના છે, અને બીજી બાજુ માંસ ને બધું માંસાહાર કરે ને બધા પાપ કરે તોય પાછા મનુષ્યમાં આવે, એ જરા સમજાયું નહીં એમને. એ પાપ ક્યાં કરે છે? પાપ તો હિન્દુસ્તાન લોકો કરે છે. એ મનુષ્ય નો મોક્ષ ખાય છે હિન્દુસ્તાન લોકો. આ તો માનવ ધર્મી લોકો, કોઈ માણસ ને દુઃખ થતું એ સહન ના થાય નથી, અને આપડે દુઃખ ના થાય તો હળી કરીને કરે. આ તો માણસ નું મોક્ષ ખાય છે, માણસ લોહી પીવે છે. હા હોય કે બહુ ને કે તું તો મારી લોહી પી ગઈ. Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha બાપરી જોડે એવું બોલી રાખી રાત બાપ હગ્યાસ કરે ખાય બાપ નું પણ હે વસ્તુ બાપરે બાપરે બાપરે હળગાવે પોચરા નહી લોકો મારા જે પોચ તો કરનારો જોઈએ આ લોકો એવું નહી વિચાર કે એ જાનવર ને મારે વખતે તે ખાસ જાય છે નહી જરૂર નહી ના જરૂર નહી બંધ બંધ ના હોય પાપ લાગશે તો એવું લઈ તું સમજે માણસ ને મારીએ તો એને કઈ દુઃખ ના થવું જોઈએ અને આપડા લોકો હે જીવડા બધા હાથે તો માણસ ને આખું તેલ જ કાઢી નાખે તેમાં સગાવાળા નું તેલ કાઢી નાખે તમારે સુરત ડીજે માં નહીં કાઢતા હોય એવું તમારે આવું કાઢી નાખે તેલ અવરી ગણી ખવરી અવરી ગણી બસ કાઢે તો ખબર પડે લોકો ને જમુભાઈ જમુભાઈ કલર તો તમે તમે આવ્યા નતા ઉજવણી કઈ તારે ના આવ્યા હતા નહી કહે છે ના કહે છે એમ લાગે છે કે એટલે રામ મોહનજી આયા હતા ધંધા નો રંગ કેવો હતો પેલા બે જણ કે ઘોડા પર બેસી ને દાદા નથી ધ્યાન મને હે નથી ધ્યાન કારણ કે એ મગજમાં ફરી આવો તારે વખતે જોજો હવે ભવિષ્ય આપડી અને સીમા વિનો ડેરા સર થયા પછી ચડે તે જોજો બસ બીજું કઈ પૂછવું છે ચાલો દાદા ના કપાળ માં જીસસ ક્રાઇસ્ટ દેખાય છે પછી આમ કેમ થાય કરીને આંખો ખોરી પાછી બંધ કરવું તો પણ દેખાય એ શું છે કઈ દેવું દેવું બાકી હોય તો ના દેવું બેવું કશું એ ચિત્તા ચમત્કાર દેખાય છે એ તો કોઈને સ્વામી બાબા દેખાય કોઈને એ દેખાય તો ચિત્તા ચમત્કાર કે જો દેવું બેવું બાકી નહીં દેવું તો બાકી ફક્ત આ ફાઇલો નું હોય એટલું ચોખ્ખું કઈ નાખજો ફાઇલો કોઈ આપવા આવી હોય ને કોઈ લેવા આવી હોય આ બેબી અત્યાર સુધી લેવા આવી હતી હવે આપવા હવે આપવાનું છે પૈસા પાણી કરતી હતી કે બરોબર દાદા એમ પૂછે કે તું પપ્પા ના પૈસા વાપરતી હતી કે નહી એમ બતા બહુ જ દાદા કેટલા પણ ઘણા પણ નહી after which age? કેટલા વર્ષ પછી ની વાત કરો છો 25,000 ના ત્યારથી કેટલા વર્ષ ત્યારથી વાપરેલા નાનપણ નું મમ્મી નો ડિલિવરી ખર્ચો તો ત્યાંથી જ ગણજે જાતે વાપરે ત્યારથી ઓકે છેલ્લા 5 વર્ષ નું કે નહીં છેલ્લા 5 વર્ષ એટલા બધા નહીં થાય એટલીસ્ટ I went to boarding school, private school and everything. કેટલા વર્ષ થયા ને 24 24 માં 12-13 વર્ષ થી કશું ખર્ચો ના કરે બિચારી બોર્ડિંગ સ્કૂલ માં ભણેલી ને દાદા હા પણ એ લાંબા ખર્ચા નહીં લગભગ $100,000 કે છે $100,000 $100,000 તો ના આવે, સારી જગ્યાએ વાપરેલા હવે તો ખોટા રસ્તે જશે નહી પૈસા, જ્યાંથી હું આ શીખો ત્યાં મારી પાસે રૂપિયા જતો જ નથી, મોહ જ ઉત્પન્ન ના થાય ને ખોટો. હું 20 વર્ષ નો હતો ત્યારે શ્રીમદ રાજચંદ્ર કોઈ બુક માં મનુષ્ય જીવન ની વ્યર્થતા નો દુરુપયોગ વિશે લખેલ તે બે પાના વાંચીને હું આખો દિવસ ખુબ રડેલો, અને વિષાદ સહન ન કરવાથી થવાથી મનમાં બધું દાબી દીધેલું. બરોબર, હવે તો તમે મળ્યા તે બધું પાર પડવાનું, પણ રડવાનું બંધ થતું નથી. એવી શક્તિ આપો કે આધ્યાત્મિક કે ભગવાન ના સત્સંગ ધ્યાન માં જ આંખો ટપકે નહીં. આંખો ટપકે તો વાંધો નહીં, આંખો ટપકે તો તમે નીકળી જાય બધું. શું એટલે માં મરતી હોય ને જ્ઞાની હોય તો જ્ઞાની પર રડ્યો તો લોક શું કે જ્ઞાની રડે તમે કે ભાઈ એ જ મેથી માં નીકળી જાય બધો કચરો, નહીં તો ડુમો ભરાય. એટલે આંખો ટપકે તો સારી હતી, જ્ઞાની પુરુષ મળ્યા પછી આંખો ટપકે તેદા જે આંખો ને થયેલું એ બધું નુકસાનકારક હતું. એટલે વાંધો નહીં, તમારે તો બધું સારું છે. ગોવિંદે સારા સારા પ્રશ્ન પૂછ્યા, એને ક્યાંથી લાવે એ પ્રશ્ન આ બધા? ધર્મનું વાંચન ઘણું ઘણું મને જ ખબર નહીં કે આ ધર્મ વાંચતા ડોલર ની પાછળ પડ્યા છે. અમે પ્રેસ્ટોનમાં સાથે રહેતા હતા તો એક નાનું ગુજરાતી મંદિર ની સ્થાપના કરેલી. એમ તો સાત વર્ષ પછી ત્યાં મંદિર બંધાયેલું. એમાં ફાળો વધારે એમનો હતો. શાનું મંદિર બંધાયું? રાધા કૃષ્ણ નું. એમ તો લંડન. ભૂલીબેન પૂછે છે કે બ્રહ્મ જ્ઞાન એટલે શું? ભૂલી પૂછે છે બ્રહ્મ જ્ઞાન એટલે શું? બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન આત્મ જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. બે સરખું જ ના સરખું ને. બ્રહ્મ જ્ઞાન જરા નીચે લેવાનું છે. બ્રહ્મ જ્ઞાન એટલે પરમાનન્ટ નું જ્ઞાન. પરમાનન્ટ બે પ્રકારના, એક શુદ્ધ પરમાનન્ટ હોય એક અશુદ્ધ પરમાનન્ટ હોય. હિન્દુસ્તાન લોકો અશુદ્ધ પરમાનન્ટ માને છે કે ભાઈ હું તો કાયમ નો આ દેહ અવર થયા કરે, દેહ બદલાયા કરે પણ હું તો કાયમ નો, એ બ્રહ્મ જ્ઞાન કહેવાય. પણ ખરું બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મનિષ્ઠ પુરુષો આપે તે, એટલે આત્મજ્ઞાન ની નજીક માં હોય. અત્યારે રહ્યું જ નથી એવું જ્ઞાન બ્યાન કશું રહ્યું નથી. મીના પૂછે છે કે હિન્દુસ્તાન માં બધા જાણે છે કે કોઈને દુઃખ થાય તો પાપ થાય, તોય બધા કેમ એવું કરે છે? જાણે છે તોય બધા જાણતા નથી. અરે એમ જ જાણતો હતો કે હું આ દુઃખ આપું છું, એટલે કે હું એને સમજણ પાડું છું કે હું એનું હિત કરું છું. અરે હું તને તારે સંદાસ થતા વર્ષે શું હિત કરવા વગર કોમ ન પડે ને વિચારે તને મારે ગયા છે ને વગર કોમ ના તંબુરા ફર્યા કરે છે વગર કોમ ના તે તંબુરા ને જાતકવા પડે મારે એને મનમાં શું માની બેઠ હોય દુઃખ દે અમારે શું કહ્યું. આમ ગાય ખરા હું તો દોષ અને ભાજન શુક્રના પછી આપડે પૂછીએ તમારો શેઠ ઘણા દોષ છે? ના ના, મારા બે ત્રણ વર્ષ છે. તારે આપડે કઈક તો બોલતા હતા ભગવાન પર, તો તો બોલવું પડે. ના મારો ને જેલમાં કરજો. જેલમાં ગયો તો સીધો અરે ઘટના ભગવાન બહુ પાછલા કર્યા, ના થયા. મહાવીરે બહુ પ્રયત્ન કર્યા, ના થયા. ગોળતા જ નહીં કે મને મળે એટલા, બીજા કઈ બધા ગોઠવાના. કારણ કે હું તો પેલા ગોઠે નહી, તો આ પહે એવું નથી. એટલે એવો ખંખેર લોકો ખંખેર જોયો ને તો ખુશ થઈ જાય. દાદા, આ બધા મહાત્માઓ ને તમે વિઝા આપ્યા મોક્ષ ના, હવે મૃત્યુ અંતકાળ તો બધાને જ હોય, આ જીવન શરીર છોડવાનું, તો તે ટાઈમે તમે હાજર રહેવાની ગેરંટી આપી ને તમે. જયારે મૃત્યુ, આ મહાત્મા બધા સૌ મહાત્મા છે દાદા, તે મૃત્યુ પામશે તો તમારા સમાધિ માં જ પામશે ને? એ અમારી આજ્ઞા પાડે ની, એને સમાધિ ની ગેરંટી અને અમે હાજર થઈએ તે ગેરંટી. આજ્ઞા નહીં પાડે તો, આજ્ઞા નહીં પાડે તો, ઓછી પાડે તો ચાલે, પણ ના પાડે તો એને સમાધિ નહીં મળે. અમેરિકા આવ્યો, હિન્દુ દેશ માંથી અમેરિકા આવ્યો ભણવા, આવ્યો અહીંયા આવ્યો અને અમેરિકામાં ભણ્યો નહીં, તેને શું થાય? હું તો ભાડું માંથી ભણ્યું, પણ આપણું માથે નહીં પડે દાદા. આજ્ઞા હશે આમ આમ લાગે છે સહેલી, એટલે રસ છે તો બીજા આપી દેજો. દાદાજી પૂછે છે કે જે આજ્ઞા છે બધી, પાંચ આજ્ઞા છે, લાગે તો બહુ સહેલી, અપનાવું દરરોજ પ્રેક્ટિસ માં મૂકવું તો બહુ અઘરું છે એમ કે છે. અઘરું બિલકુલ છે જ નહીં, અઘરું બિલકુલ છે નહીં. પોતે હમણાં દહીં ધોઈ નક્કી કરતો હોય નહીં ધોઈને, કે મારે હમણાં નહીં ધોઈને તરત પછી આજ્ઞામાં જવું છે, શરૂ થઈ જશે. નહી દઈ ફરવા જવું છે તો એવું થશે, પેલું ફરવા જવા છે અને આજ્ઞા પૂર્વક એવું કામ, પણ નક્કી નહીં કરતો. પહેલી વાત હોય આપણે એક વખત નક્કી કર્યું કે ચાલો દાદા ને આપણે આજ્ઞા પ્રમાણે આખો દિવસ રહેવું છે, તો એવું કયું પરિબળ માણસ નામાં જોર કરે કે એ આજ્ઞા તોડાવું પડે? એક આપણે પ્રતિજ્ઞા કરી હોય કે આપણે દાદા ની આજ્ઞા પ્રમાણે આજે આખો દિવસ કાઢો. ગોવિંદભાઈ કે છે કે આપણે સવાર ના પર માં નક્કી કરીએ કે આપણે દાદા ની આજ્ઞા પાળવી જ છે, તો એવું કયું પરિબળ છે કે જે આજ્ઞા માં રહેવા નથી દેતું? કોણ કે છે? ગોવિંદભાઈ. નહી એ તો તમને તો આ જ્ઞાન આપ્યા પછી તમને રહેવા દેશે, જેવું તો માગશે એવી રહેવા દે. પણ જ્ઞાન એક વાર લીધા પછી આ બધાને મળ્યું છે તેને માટેની વાત થાય છે, કે તમારો અનિર્ણય કે મારે રહેવું જ છે, કેમ ના રહેવાય? એક દાડો ના રહેવાય એટલે પછી કેમ ના રહેવાય? રહેવાવું જ છે. સ્કૂલમાં આજ્ઞા રહેતો હતો ને, કે બેલ પહેલા તૈયાર થઈ જતો છોકરી ગયા છે. તમે કેવા આજ્ઞા કરો છો દાદા? પણ ભૂલ થઈ જાય છે, ભૂલ થઈ જાય છે એ જુદી વસ્તુ, અને આજ્ઞામાં રહેવું જ નહીં. ભૂલ ને પહોંચી વળે, પહોંચી વળે. પોતાના ઘરમાં શુદ્ધાત્મા જોયા, બારી ઘર બાર શુદ્ધાત્મા જોયા, જ્યાં જઈને શુદ્ધાત્મા જોઈએ, આ આંખે છે તે ભૂલી બેન દેખાય, બીજી આંખે શુદ્ધાત્મા દેખાય, ના દેખાય. જયારે હું પગે લાગે ને એક દરજ જયા ગયા છું ત્યારે મારું હૃદય અંદર થી રડતું હોય એવું લાગે છે. રડતું એટલે હૃદય સાફ થાય, શુદ્ધિકરણ થાય, હૃદય ચોખ્ખું થાય. અને ઘણી વાર આંખમાંથી આંસુ પણ આવે, તે આંસુ આવવા દેવાનું, એ તાર જ ચોખ્ખું થઈ ને તેમનો. આ તો માલ કચરો જ ભરી ભરી કરેલો, તને ખબર નથી કચરો ભર્યો તો એવું ચોખ્ખું થશે આ બધું. જુસ્સો આવે એમ આપડે દાદા ભગવાન ના અસ્તિમ જઈ જાય બોલીએ ને તો આમ વર્ગી પડીએ તમને એમ થાય. ભૂલી બેન પૂછે છે કે દાદા સ્વપ્ના માં ઘણી વાર આવે અમારે તો અમેરિકા ના બધા બધા સ્ટોર વાળા કે છે દાદા તમારે જે જોઈએ તે લઈ જાવ. મેં ભાઈ મારા નવરાશે જ નથી આવું બિન જરૂરિયાત લાવે એનો મો શું કે અન્ય છે સરી. પૈસા નો દુરુપયોગ ના કરો, જ્ઞાની થયા પછી પૈસા નો દુરુપયોગ ના થાય, અજ્ઞાની નો હોય કારણ કે પૈસા બીજા ને કામ માં લાગશે, પડ્યો હશે તો પડ્યો હશે કામ માં લાગશે. દાદાજી વસ્તુઓ પડી રહી હોય તે ભી કામ માં ના લાગે? આપડે વસ્તુઓ ખરીદે એ ભી કામ માં તો લાગે જ ને. પણ મોહ થી લાયા ને પછી લાગી એ વસ્તુ જુદી, પણ એ મોહ નો માલ કેવાય ને. શું દાદાજી મોહ શું કરે? જાગૃતિ મંદ કરી નાખે. ભાઈ મોહ થી ગમે તું દાન આપે ને તો કિંમત નથી કશી, કિંમત નથી. જાગૃતિ પૂર્વક થઈને વાત દીધી. આ તો બધા મોહ કેવાય. મોહ થી ગમે એટલું આપે તો એનો અર્થ નહીં ને. મોહ થી લાયા મોહ થી આ જરૂરિયાત નથી લાયા નકામો. શું અર્થ? નેસેસિટી હેઝ નો લો. કોઈને ધારો કે આપવા માટે લીધું હોય, કોઈને પોતાને માટે લીધું ના હોય પણ બીજાને આપવા માટે એમ કરીને લીધું હોય તો એ વાંધો નહીં. તે તો એમ બીજાને આપવા માટે લીધું હોય તમારે એમાં પોતાનો એ મોહ ના હોય. શું? અને મોહ થી બધી ચીજો લાયા પછી પડી રહી એના વર્ગાવી એનો કશો અર્થ નહીં. પણ બીજાને માટે બીજાને એ કરવા માટે જ લાવ્યો તે વસ્તુ એ પારકા માટે કર્યું કેવાય. માટે એ જમે થાય ડોલર. દાદાજી મોહ થી જાગૃતિ મંદ થઈ જાય નહીં? મોહ જાગૃતિ મંદ એનું નામ જ મોહ. એ સ્ત્રીઓ જરા વધારે હોય દેખ્યું કે ભૂલી જાય તીકડે જેમ પેલો ઉંદર પાંચ રામ પહેર્યા ને ઢેબરું ખાવા એવું કઈ માણસો ગમે છે. મીના કે આવું બોલો છે તો પુરુષો ને બહુ ગમે છે, તમે આવું કહો છો એટલે પુરુષો ને બહુ ગમે છે. ડિસ્ચાર્જ એ મો જાણવો જોઈએ કે આ મો થઈ ગયો એટલે છૂટ્યા, પણ તે ખ્યાલ ના રે. ગુલાબી કે છે દાદા મળશે ત્યારે આમ કહીશ ને તેમ કહીશ એમ થતું હતું, પણ જયારે મળ્યા ત્યારે એક વાત રહી ગઈ. એવું થાય દાદા કે દાદા ઘરે નહી હોય ને ત્યારે દાદા જોડે ખુબ બધી વાત કરી નાખે અને દાદા મળે ત્યારે થાય કે માં નહી આવે. ઘણી વાર મળશે તો આમ પૂછી શેમ પૂછી જે કદાચ કદી થાય. તમે એક બે પ્રશ્ન પૂછો, વાંચેલા પુસ્તકો વાંચ્યા તેના આધારે આવા પ્રશ્ન. મોક્ષ નો માર્ગ ક્રમિક છે, ક્રમિક ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ. ધીમે ધીમે મોહ ઓછો થતો જાય તેમ પરિગ્રહ ઓછો થતો જાય તેમ તેમ ઉપર ચડતો જાય. પડી સમજ ને, ત્યાં કેટલા અવતારો થી અનંત અવતાર થી ચડ ચડ કરે છે, પણ હજુ કયા કોઈ જગ્યાએ હારી જગ્યાએ પહોંચ્યો નથી. જોન ઠંડક થાય એવી જગ્યાએ, કારણ કે પછી છે પાછો ચડ્યા પછી પાછો કોઈ એક ઓળખવાળો મળી આવે, અરે ચુવાણ આ વાઘેલા જ્યાં મળે ચુવાણ તેને કેન્ટીન છે કેન્ટીન માં જાય એટલે આમ ચડી ઉતર ચડી ઉતર ચડી ઉતર ભટક ભટક કર્યા કરે. એમ કરતો કરતો કવિ ઉગાઈ પડ્યો, આવે ક્યાં જાય, કવિ માં ચડાય જ નહીં. આપડે ચડવું ને ભાઈ, એના છોકરા ચડવા જ ના દે, સિનેમા માં હેડો જશે ભાઈ ના છોકરા ચડવા જ ના કવિ માં. એટલે આક્રમ કાઢ્યો, આક્રમ એટલે લિફ્ટ માર્ગ, લિફ્ટ માં બેસી ગમે તમને લિફ્ટ ગમે? અત્યારે 10-12 માળ ના મકાન મુંબઈ માં હોય છે તો લિફ્ટ હોય છે, ચડાય છે ને. શું કે છે પછી જવાનું? જ્ઞાન આપ્યું ત્યારે તમને અક્રમ નો અનુભવ કરાયો, એકદમ જ અંશુ જે કરોડો અવતારે લક્ષ્ય ના બાબો કર્મ બંધન. જેમ આબો હોય છે ને આબો એને મોર આવે પેલો નઈ, પછી કેરી ધીમે ધીમે થાય છે. ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી મોટી થાય અને પાકે નહીં ત્યાં સુધી. મોટી થાય, શાક થાય, એની મેળે હવા વગર પડે, પવન હલ્યા વગર કોઈના હલાય સિવાય પડે, મમતા છૂટે, વાબાને કેરી ને મમતા છૂટી જાય, વાબાને કેરી ઉપર છોકરા જેવો ભાવ હોય મમતા પાક પરિપક્વ કાળ થાય એટલે છૂટી જાય, એટલે વાબો એને છોડી દે ને એની મેળે છૂટી દે, શાક પડે. આપડા નારિયેળ હોય છે ને, આમ મચેરી આમ મચેરી, નારિયેળ છોડે જ નહીં ને, કેટલી બધી મમતા. હું તો નારિયેળ તોડવા ગયો, માથા ગુડ કરી કરીને થાય, પણ ના તૂટી પછી ચપ્પાથી કાપવું પડે. આ મમતા જુઓ, અરે નારિયેળ પછી મહિના પછી એની મેરેજ છોડી દે. એ રીતે કર્મ એનો ટાઈમ પૂરો થાય ત્યાં સુધી રે, મુદત પૂરી થાય. કર્મ શું કરે, કડવો કે મીઠો સ્વાદ આપે. કડવો સ્વાદ હોય, કડવું ફળ હોય તો કડવું ચાખવું પડે, મીઠું ફળ હોય તો મીઠું ચાખવું પડે. મીઠું ફળ પુણ્ય કર્યું હોય તેનું, સારું કર્યું હોય કોઈનું તેનું ફળ મીઠું આવે, અને કોઈનું બગાડ્યું હોય તો કડવું ફળ આવે. તે કડવું ફળ જ્યાં સુધી પૂરું ના થાય, જ્યાં સુધી ચાખી ના રહે ત્યાં સુધી એ કર્મ રહ્યા કરે. ચાખી રહ્યું તો ખરાશ, પછી બીજું આવે, બીજા કર્મ નો ઉદય આવે. સમજાય ખરું? એ બરાબર ના સમજાયું? બરાબર નહી દાદા. બીજા હજી બરાબર નથી. શું? એક કર્મ પૂરું થાય તો બીજું કર્મ આવે, પણ કર્મ નું બંધન ક્યાં સુધી રહે દાદા? એક કર્મ પૂરું થાય એટલે પાછું બીજું કર્મ આવે, પણ કર્મ નું બંધન ક્યાં સુધી રહે? આહા, એવું? આ કર્મ નું બંધન જ્યાં સુધી કર્મ કરતો અટકે નહી ત્યાં સુધી રહે. કર્મ કરતો અટકી જાય પછી જે બંધનો છે એટલા જ ભોગવવાના. પછી છે તે નવું કર્મ કર્યું નથી એટલે આવક બંધ થઈ ગઈ, અરે જાવક ચાલુ છે. એવો પ્રશ્ન છે તમારો? હા હા, એમ કરો ચાલો. કર્મ નું બંધન હું ગોવિંદી છું અને મેં કર્યું, એ કર્મ નું બંધન શરૂઆત થઈ ગઈ. અને હું શુદ્ધાત્મા છું અને હું કરતા નથી, એ કર્મ છૂટી ગયું, બંધન છૂટી જાય. એ બંધન છૂટી ગયું. હા, એટલે પોતાના સ્વરૂપ નું જ્ઞાન જાણે, સેલ્ફી રિયલાઈઝ, એ કર્મ છૂટો છે. પડી શકો છો ને? એવું પૂછવા માંગો છો? બરાબર, ચાલો. તને ખર્ચો જ નહીં ગમે, કારણ જે તને સુખ જોયતું તે મેં અહીંથી આવતું, પેલું ડોલર માં આવતું નતું, ડોલર ખર્ચતા નતું આવતું. અને હજે પાછું મોડું બગડેલું પાછી આવે. તમારી ચોપડી વાંચી ને તરત જ મને ખબર પડી ગઈ. આ વાત તો મને કે તમારી ચોપડી વાંચી ને તરત જ ખબર પડી ગઈ. ખબર પડી ગઈ. ડાયું થઈ જાય માણસ, એવું ડાયું થાય. લોકો કે છે ખરા ઘરના મારા દયા દયા બધા થઈ ગયા. આપણા ફાધર જ કેવા પડ્યા તમે કે મારા લડીન ને ડાયો કર્યો મને બોલ. તમે લોકો કે લલિત કાળો થઈ ગયો. નિર્બન કહે કે લોકો એમ કહે કે લલિત ગાળો થઈ ગયો. એ તો એવું છે ને, આ દેશ ના લોકો એ બહુ ટીકા નથી કરતા, કારણ સમજદાર છે કે દાદા ની પાછળ એનો ભાવ છે. તેથી આવું વિશેષ કરી થાય, વિશેષ પરિણામ થાય એટલે લોકો માળો કે. આ દેશ ના લોકો નથી કેતા, સારા છે, ઘણા સારા. શું હવે આપડા દેશ માં આવે તો બધા પછી પાસે કે જવા દે કે ચક્રમ છે કે. એટલે મેં નાખ્યું દેશ માં આવીશ ને કેવું મળે. ચાલે છે. રામભાઈ પૂછ્યું હતું લોકો પાસે આવું નહીં બોલતા ને તો હતા ના તેવા કોઈ નહીં. બધા એટલું સમજે કે વધારે પડતું છે એમનું, વધારે પડતો ભાવ છે ને દાદા પ્રત્યે. દાદા ને કહ્યું કે માણસ ઇન્ડિયામાં એવી રીતે ટીવી ફાઇલો થયા તારે કેટલી છે? ઘણી બધી છે. કેટલીક ઘણી ઘણી સાસુ સસરા બધું જેઠ જેઠાણી નણંદ નણંદોઈ નણંદ નણંદોઈ.